વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 32મો સર્ગ. શૂર્પણખાએ લંકામાં રાવણ પાસે જવું. ત્યાં શૂર્પણખાએ જ્યારે જોયું કે ભયંકર કર્મ કરનારા 14,000 રાક્ષસોનો શ્રીરામે એકલાએ જ વધ કરી નાખ્યો તથા યુદ્ધમાં દૂષણ, ખર અને ત્રિશિરાને પણ મોતને ઘાટ ઉતારી દીધા, ત્યારે શોકના કારણે મેઘ ગર્જનાની જેમ ફરી બહુ જોરજોરથી ભયંકર ચીસો પાડવા લાગી. શ્રીરામે એ કર્મ કરી દેખાડ્યું જે બીજાને માટે અત્યંત દુષ્કર છે. એવું પોતાના આંખે જોઈને એ અત્યંત ઉદ્વિગ્ન થઈ ઉઠી અને રાવણ દ્વારા સુરક્ષિત લંકાપુરીમાં ગઈ. ત્યાં જઈને એણે જોયું રાવણ પુષ્પક વિમાન એટલે કે અથવા 7 માળિયા મહેલના ઉપરના ભાગમાં બેઠો છે. એનું રાજોચિત તેજ દીપી રહ્યું છે તથા મરુદગણોથી વીંટળાયેલા ઇન્દ્રની જેમ એ આજુબાજુમાં બેઠેલા મંત્રીઓથી વીંટળાયેલો છે. રાવણ જે ઉત્તમ સોનાના સિંહાસન પર વિરાજમાન હતો એ સૂર્યની જેમ ઝગમગી રહ્યું હતું. જેમ સોનાની ઈંટોથી બનેલી વેદી પર સ્થાપિત અગ્નિદેવ ઘીની વધારાની આહુતિ પ્રાપ્ત કરીને પ્રજ્વલિત થઈ ગયા હોય એ જ રીતે એ સોનાના સિંહાસન પર રાવણ શોભાયમાન થઈ રહ્યો હતો. દેવતા, ગંધર્વ, ભૂત અને મહાત્મા ઋષિઓ પણ એને જીતવામાં અસમર્થ હતા. સમરભૂમિમાં એ મો ફાડીને ઊભા રહેતા રહેલા યમરાજ જેવો ભયંકર લાગતો હતો. દેવાસુર સંગ્રામમાં એના શરીરમાં વજ્ર અને અશનિ વીજળીના જે ઘા થયા હતા એના ચિહ્ન આજે પણ દેખાતા હતા. એની છાતીમાં એરાવત હાથીએ જે પોતાના દાંત ખોસ્યા હતા એના ચિહ્નો આજે પણ દેખાતા હતા. એની 20 ભુજાઓ અને 10 મસ્તક હતા. એના છત્ર, ચામર અને આભૂષણ વગેરે ઉપકરણો જોવા જેવા હતા. વૃક્ષસ્થળ વિશાળ હતું. એ વીર રાજોચિત લક્ષણોથી સંપન્ન દેખાતો હતો. એ પોતાના શરીરમાં જે વેદુર્યમણિ નીલમના નામ આભૂષણો પહેરતો હતો એના જેવી જ એના શરીરની કાંતિ હતી. એણે તપાવેલા સોનાના આભૂષણો પણ પહેર્યા હતા. એની ભુજાઓ સુંદર, દાંત સફેદ, મોઢું બહુ મોટું અને શરીર પર્વત જેવું વિશાળ હતું. દેવતાઓ સાથે યુદ્ધ કરતી વખતે એના અંગો પર સેંકડો વખત ભગવાન વિષ્ણુના ચક્રનો પ્રહાર થયો હતો. મોટા મોટા યુદ્ધોના એના પર અન્ય અસ્ત્રશસ્ત્રોના પણ માર પડ્યો હતો. એ બધાના ચિહ્નો દેખાઈ રહ્યા હતા. દેવતાઓના સમસ્ત આયુધોના પ્રહારથી પણ જે ખંડિત થઈ શક્યા ન હતા એ જંગોથી એ અક્ષોભ્ય ન ડહોળાવી શકતા સમુદ્રમાં પણ શોભ ખળભળાટ ઉત્પન્ન કરી દેતો હતો. એ બધા કાર્યો બહુ શીઘ્રતાપૂર્વક કરતો હતો. પર્વતના શિખરોને પણ તોડીને ફેંકી દેતો હતો. દેવતાઓને પણ મસળી નાખતો હતો. ધર્મના તો એ મૂળિયા જ કાપી નાખતો હતો અને પારકી સ્ત્રીઓના સતીત્વનો એ નાશ કરનારો હતો. એ બધા પ્રકારના દિવ્યાસ્ત્રોનો પ્રયોગ કરનારો અને સદા યજ્ઞમાં વિઘ્ન નાખનારો હતો. એકવાર પાતાળની ભોગવતીપુરીમાં જઈને નાગરાજ વાસુકીને પરાસ્ત કરીને તક્ષકને પણ હરાવીને એની પ્રિય પત્નીને હરી લાવ્યો હતો. એ જ રીતે કૈલાસ પર્વત પર જઈને કુબેરને યુદ્ધમાં હરાવીને એણે એની ઈચ્છાનુસાર ચાલનારા પુષ્પક વિમાનને પોતાના અધિકારમાં કરી લીધું. એ પરાક્રમી નિશાચર ક્રોધપૂર્વક કુબેરના દિવ્ય ચૈત્રથ વનને સુગંધિક કમળો ધરાવતી નલિની નામની પુષ્કરણીને તલાવડીને ઇન્દ્રના નંદનવનને તથા દેવતાઓના ઉદ્યાનોને નષ્ટ કરતો રહેતો હતો. એ પર્વત શિખર જેવો આકાર ધારણ કરીને શત્રુને સંતાપનારા મહાભાગ ચંદ્રમા અને સૂર્યને એમના ઉદયકાળે પોતાના હાથ વડે રોકી લેતો હતો. એ ધીર સ્વભાવના રાવણે પૂર્વકાળમાં એક વિશાળ વનમાં 10,000 વર્ષો સુધી ઘોર તપસ્યા કરીને બ્રહ્માજીને પોતાના મસ્તકવળનું બલિદાન આપ્યું હતું. એમના પ્રભાવથી અને દેવતાઓ, દાનવો, ગંધર્વો, પિશાચો, પક્ષીઓ અને સર્પોથી પણ સંગ્રામમાં ભય પ્રાપ્ત થઈ ગયો હતો. મનુષ્ય સિવાય બીજા કોઈના હાથે એનો મૃત્યુનો ભય ન હતો. એ મહાબલી રાક્ષસ સોમ સવન કર્મ વિશિષ્ટ યજ્ઞોમાં દ્વિજાતિઓ દ્વારા વેદ મંત્રોના ઉચ્ચારણપૂર્વક કાઢવામાં આવેલા તથા વૈદિક મંત્રોથી જ સુસંસ્કૃત અને સ્તુતિ પામેલા પવિત્ર સોમરસને ત્યાં પહોંચીને નષ્ટ કરી દેતો હતો. સમાપ્તિની નજીક પહોંચેલા યજ્ઞનો વિધ્વંસ કરનારો એ દુષ્ટ નિશાચર બ્રાહ્મણોની હત્યા તથા બીજા અનેક ક્રૂર કર્મો કરતો હતો. એ તદ્દન આકરા સ્વભાવનો અને નિર્દય હતો. સદા પ્રજાજનોના અહિતમાં જ રચ્યો પચ્યો રહેતો હતો. સમસ્ત લોકને ભયભીત કરનારા અને સઘળા પ્રાણીઓને રોડાવનારા પોતાના મહાબલી ક્રૂર ભાઈને રાક્ષસી શૂર્પણખાએ એ સમયે જોયો. એ દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી વિભૂષિત હતો. દિવ્ય પુષ્પમાળાઓ એની શોભા વધારી રહી હતી. સિંહાસન પર બેઠેલા રાક્ષસરાજ પુલત્સ્ય કુલનંદન મહાભાગ દશગ્રીવ પ્રલયકાળમાં સંહાર માટે તત્પર થયેલા મહાકાળ જેવો લાગતો હતો. મંત્રીઓથી ઘેરાયેલા શત્રુહંતાભાઈ રાવણની પાસે જઈને ભયથી વિહ્વળ થયેલી એ રાક્ષસી કશુંક કહેવા માટે તૈયાર થઈ. મહાત્મા લક્ષ્મણે નાક કાન કાપીને જેને કૃપ બનાવી દીધી હતી તથા જે નિર્ભયપણે વિચરનારી હતી એ ભય અને લોભથી મોહિત થયેલી શૂર્પણખા મોટી મોટી ચમકદાર આંખોવાળા અત્યંત ક્રૂર રાવણને પોતાની દુર્દશા દેખાડીને એને કહેવા લાગી. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 32મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.